આ બધી ઊંધી બિલીફો ભરેલી. શું કહ્યું? શું ભરેલું? ઊંધી બિલીફો. એને પોતાને સમજાયું કે એને ના ગમતું હોય તો કરે શું થાય? અને પછી એ મારા સાહેબ જોઈ બેસી રહેતો ના ગમે. હે? ગમે નહી. પછી બહુ અણગમો થતો જાય તો પછી ચીડ ચડે. હા તો અમે સમતા મળીએ, પછી બીજા ને તો બોલા તો ખૂબ અગળ જાય. શું કહ્યું? ગટાવટ કહી દે. અમે સમતા મળી જાય. એનું હમણ બગી જાય ને ત્યાં હમણ બગી ને આધાર શું રે કેમ આમ થયા? વિચાર કરે છે. આ તો પૂછે એટલે વાત કરી પડે. સોમનાથ પૂછે છે કે અમારા દુઃખો ના અનુભવ આવે તો શું કરવું? પ્રકાર જેટલા પ્રકારના દુઃખો છે એટલા પ્રકારના ઉપાય છે. શું કહ્યું? દુઃખ થયા પછી ઉપાય કરીને મટાડવું કે દુઃખ થવા ના દેવું એ આપણે સમજવું છે. શું કહ્યું? કયા ઉપાય થી દુઃખ મટાડાય એમ પૂછે છે. કયા ઉપાય થી દુઃખ મટાડાય? એ તો બાર ચાલુ છે ને ઉપાય. એ ડોક્ટર વક્ટર નથી ભાઈ કરતા? પગવામ બાંધેલા હોય ને પછી પાટા મારેલા હોય ને એવા નહીં. એના કરતા દુઃખ ઉત્પન્ન ના થાય એવો રસ્તો કરવો. શું કરવું? ઉત્પન્ન ના થાય એવો. એવું દુઃખ જ ઉભું ના થાય. પગ ભાગી નાખી એવું હોય દેશમાં બોલે. બોલો બોલો. તારા ટાટ્યા ભાગી નાખી છે. હું જ બોલું છું. હું જ બોલું. હું જ બોલું છું ને. બોલતી હતી હવે બોલું છું ને. કેટલી બધી ગોળક જાણતા હતી ને. કઈ જરૂર હોય છે એવું કઈ બોલવાની? નહીં બોલી આવે. નહીં બોલીએ દાદાજી. હવે નહીં બોલીએ. ના હવે તો શું બોલે? હવે દાદા જ્ઞાન મળ્યા પછી ચાલુ બોલે. દાદા મારી બા છે ને તે ઘણી વાર નિંદા કુટલી કરે તો બહુ ખીજું આવું. નિંદા કુટલી કરે ને તો મારી બા ને બહુ ખીજું આવું કે નહીં કરવું જોઈએ તો એમાં મને પાપ લાગે. મીના શું કરે? એમ કે છે કે મારી બા કોઈની નિંદા કુટલી કરે તો હું એના ઉપર બહુ ચીડાવું. આવું નહીં કરવું જોઈએ તો મને પાપ લાગે. પાપ તો લાગે ને સાહેબ. મધર દુઃખ દઉં છે. નિંદા કુતરી કરે એમાં તારે હાથ કરવાની શી જરૂર? તું ખીધાથી ફેરફાર થવાનું નથી. ઉડતા વધારે મજબૂત કરશે કે આ છોકરી ગાડી છે ઉડતી. શું થાય? મારી બા એવું નહીં કહે. મારી બા ઓછું કરતા છે. ફેરફાર કરી નાખે એમ? હા તો સારું પડે. તો ચેતે છે તો રેડ સિંગલ થજે. રામમોહન કઈ વાત છે? બહુ ખોલું તમારું. બેલ મૂકીને આવ્યો. બીજા સંગપતિ બધા જાણે શું કરે? સંગપતિ જાણે દાદા જોડે આ લોકો આવું કરે. કેવા કોણ ફિટ કરી શકે? શું કહ્યું? અહીં જ ફિટ થયા અને દુનિયા કઈ આગળ ફિટ કરી શકશે એ આધારે અમે. શું કહ્યું? નિર્ગ નહીં વિચાર. કલાક હોવા દે કે બપોર ત્યાં એ ના હોય. અમારે તો બેસીએ કે એ અંધની હોવું કે બોલો. હા આગ્રહો થી ઉપર એ વધ્યા કે આપણને જે ના ગમે એ બીજા વ્યવહાર માં ના કરાય તો પછી જ્ઞાની પાસે જ્ઞાની જે દેહધારી પરમાત્મા કહેવાય. તમે ચાલવા દે ના હતી એવું સમજે કાયદેસર ચાલે છે. શું કાયદેસર ચાલે? સમજણ જ નહીં ત્યાં આગળ. નિર્ણય ની સમજણ હોય અહીંયા આગળ તો આવું હોય જ નહીં. અને આવું અહીં કોઈ કરે નઈ આવું. આ બે બરવા ખોડ ગયા દાદા, અને આપડે સંગત તરત જ કઈ બે ના હોય, લાકડી ના હોય કે ભાઈ એને શું થશે રે. અને અમે જોડી કોણ ઘરશે આ માલ ને, આ અહીં જ અંતિ થાય છે. જ્ઞાની પાસે અંતિત થાય માલ ને બાર કોણ અંગના તે નોકરી માટે કોઈ રાખે નઈ, રાખે તો થોડા દા રાખે ને પછી ઉડાવી દે. અને ફાધર મધર એ જાણી ગયેલા બિચારા, એ એમને કે કરે નિરીબેન કેટલું બધું બોલે. એને ફાધર મધર કે નિરીબેન ના બોલે, નિરીબેન થઈ પણ બોલે. એટલે બે જવાબદારી રહે, છતાં એમના ગુણ કેવા હોય છે. એ અંદરી ત્રણ ચાર વર્ષથી નોકરી કરે છે, તે થશે કે પગાર હોય બાદ છે કે બહુ સાત સાત હજાર રૂપિયા, ત્રેવીસ હજાર ભેગા થયેલા છે, ત્રેવીસ હજાર એ દાદા ને લઈ લો. મેં કીધું આ બેન પૈસા એમને લઈએ નહીં તારો, તારે એને ફાધર પણ કે લઈ, એને ફાધર કે છે લઈ લો ને કે છા ને મનમાં ઈચ્છા છે ડેરાસર ખાતે મન સમજતું થાય કે આને સાચી રીતે સમજીને આપ્યા છે, કાલે હવે એને ફેરફાર થઈ જાય મન શું. અને પછી એને પસ્તાવો થાય કે આને દાદા ને આપી ના આપ્યા સારું, તો દાદા ને કેવા જોઈએ છે. તો ડિરેક્ટર માટે તું તારી લોન તારા પોતાના જ માટે હોલ્ડ અપ કરું છું, એમાં મારે શું લેવા દે. એટલે મેં હજી નથી લીધા, આગળ ખૂબ જ મને આવડે. મને એમ સંતોષ થશે કે હવે એને એમ કહ્યું કે હું કોઈ જગ્યાએ મારો ફેરફાર થવાનો જ નથી આવે, તો એને મને ખાતરી થઈ છે. ભરતભાઈ પણ આપી પાંચ હજાર અત્યારે આપી દીધા હતા સંઘમાં, શું કહે અમની પાસે પૈસા હોય તો રહે ના દે, પણ તે મને અમલ લેવા દે ને, પણ એમની જીવન સુધરે તો બહુ સારું એટલી મારી ઈચ્છા. જ્ઞાની પુરુષ દર્શન કરવા ના મળે તે ત્યાં આગળ આપણે એમના લાભ કૃપા ના ઉતરે એવું કરીએ. એ બધું એને આવડતું જ નથી, આ સી રીતે કરવું તે મોટી હશે ને. એમાં નથી કપટ, નથી બીજું કહે લૂંટે નથી ચોરી નથી કહે, પણ થોડોક ખટપટી હોય ત્યારે આવડે કે શું કરું તો વિનય લાગે. ના પણ તપ કરવું પડે, રોગ તો થાય ને, તપ તો તપ કરવું પડે. શુદ્ધાત્મા છે એવું રહેતું નહીં તને, સારું આટલો ફેરફાર થઈ જાય. બાંધણી તો ફેરફાર કે નહીં, ચાંદલી તો બહુ બ્રિલિયન્ટ બહુ સરસ છોકરી શું કહે. આ તો અલગ ચે પડેલા આવા માણસ નો શું કહે, ચાંદલી તો કઈ નહીં, ચાંદલી તો એ આખી દુનિયા જોડે લડે છે. અને દાદા ની પા હિટાળી આખી દુનિયા જોડે બળવું, ફાધર જોડે બળવું. ફાધર કે છે હું ગરમ પાણી ની ડોલ એને નાવા માટે મૂક્યાનું, તમે કોને કહ્યું હતું આ બધું માથાકૂટ કરે છે. તમારી સાથે જે આપણે આ બધા આપતા પુત્રો ને પુત્રીઓ કે અમે બધા જે તમારી સાથે રહીએ છીએ, તો દાદાના જ્ઞાન પછી આપણે એમ કહીએ કે આ મન વચન કાયા થી કિંચિત માત્ર કોઈને પણ દુઃખ ન હો, આટલું સૂત્ર જો ખબર હોય તો પછી એ લોકો થી એવું બોલાય જ નહીં. બોલાય નહીં, છતાં જીવન બોલે છે. આ બોલાય નહીં એની પાછળ આપણે એમ સમજવું જોઈએ કે બોલાય નહીં એ એમની શ્રદ્ધામાં છે. વર્તન માં જુદું હોય કે શું કહે, વર્તન એ ડિસાઇડ થઈ ગયું છે. શું કહે માલ જે ભરેલો છે, પણ દાદા ધારો કે આજે મેં અત્યારે ખાલી થાય દાદા, આજે મેં ધારો કે શૈલેષ નું અપમાન કર્યું, સવારે હું એમ કહું કે આ મન વચન કાળથી કિંચિત માત્ર પણ દુઃખ ન હો, છતાં શૈલેષ ને મારા થકી કઈ દુઃખ થયું મને લાગ્યું તો એનું પ્રતિક્રમણ કરું. તો દાદાનું વિજ્ઞાન મારા અનુભવ પ્રમાણે જો તમે 5 વાર જો પ્રતિક્રમણ કરો એનું ખરાબ આવતી એ થતું જ નથી. છઠ્ઠી વખત એ દુઃખ આપી શકતો જ નથી. દુઃખ એમને આપી શકતા નથી, એના પર ખીજવાળું જ નથી. પરિવર્તન જ થઈ જાય. અમુકનું પરિવર્તન થાય, અમુકનું માલ ખાલી થઈ ગયો પરિવર્તન એમ થાય. અને કોઈને માલ થતો વાર લાગે એ નહીં, માલ કેટલો છે એના બરાબર એ દાદા અમુક બાબતનો માલ ઓછો તો એ બાબતનો તમારે તરત ખલાસ થઈ જાય. પછી તમારે કહે પણ દાદા આમ જયારે કહે છે ત્યારે લોકો દુરુપયોગ કરે છે એ શસ્ત્ર નો. દુરુપયોગ કરે છે તો એને પોતાનું નુકસાન જ છે. શું પણ માલ ભાઈ ભરેલો હોય તો ના જાય. માલ ભરેલો છે આપડે એમ કે ભરેલો માલ બોલે છે એમ કહ્યું એટલે એનું ઉપરાણું લઈને એ થાય છે. પણ એમ કે આ રીતે મારાથી નહીં થવું જોઈએ એમ કે તો ઓટોમેટિક દાદા બંધ થવાનું જ છે. ના એવું કહીએ તો ચલો પછી પસ્તાવા મૂકી દે હું પડી ગયો. શું એના વર્ષે એવો થાય કે હું પડી ગયો ચાલુ શું ના કરવું જોઈએ તો થાય છે માટે હું પડી ગયો એ જ નથી, પડી જતો નથી. કોઈનો વહેલો ખાલી છે એ બને બરાબર. બહેનો જયારે ખાલી થાય વાર લાગે ને તે વધુ નહીં રાખવાનો. ના એ તો આપડે તો જોઈએ છે પણ સામાન્ય રીતે એવું કે આ તો મારી સમજમાં આપડે માટે આપડે કરતા હોય કામ કરતા હોય દાદાની સાથે રહેતા હોય અને આ રીતે આપડે એ